17 જાતના માણસો જીવતા સતા મરેલા છે, દુખી ને દુખી છે. હવે સાવધાન થઈને સાંભળજો, આ 17માં એ લિસ્ટમાં ક્યાંય આપણું નામ તો નથી આવતું ને. બરાબર 17 ની વાત અત્યારે સંભળાશે. રામાયણમાં તુલસીદાસજી 14 ગણાવ્યા છે, એ 14 અને બીજા વધારાના મળીને 17 ના નામ અહીં આવે છે. આ 17 જાતના માણસો જીવતા મરેલા સમજવાય, એના ઉપર સોનાનો વરસાદ રોજ કરો તોય સુખી ના થાય. એમાં પહેલો જ નંબર આવે છે જે ઉપદેશકોનો. ઉપદેશ આપવા માટે જે અયોગ્ય હોય, એટલે કે જે શિષ્ય ન હોય અને છતાં એને ઉપદેશ આપે, એ દુખી થાય છે. એમાં આ કથા વાર્તાનો સમાવેશ ન થયો, નહીં તમે મારું નામ પહેલું લખી લો કે શું આ બેઠા છે બધાય કંઈ યોગ્ય છે, એમ નથી. આ તો સભા છે, પણ કોઈને પકડીને ઊભો રાખીને કહેવા માંડો, ભાઈ મેં સાંભળ્યું છે તમે બાટલી પીઓ છો, સાચી વાત છે? કેવું જ નહીં, એ બાટલી પીતો હોય કે ખાટલી પીતો હોય, જે પીતો હોય. તમારી સાથે એને પ્રેમ હોય તો કહેજો, એ તમારો શિષ્ય હોય તો એને ઊભો રાખીને કહેજો, પણ એ સિવાય કોઈને કહેવાય નહીં. એટલે અશિષ્યને જે ઉપદેશ આપે એ દુખી થાય છે. ત્યાર પછી તુષ્યેત થોડીક વાતથી એ બહુ ખુશ થઈ જાય, એ દુખી થાય છે. થોડુંક મળે ને રાજી રાજી ઉભરાઈ જાય. ભાગવતના 10મ સ્કંદમાં લખ્યું છે કે થોડોક વરસાદ થાય ને નાની નાની નદીઓ એકદમ છલકાઈ જાય. થોડીક વસ્તુ હાથમાં આવે અને જે છલકાય એ સુખી ના થાય, દુખી થાય. ક્યાંક થોડું ઘણું બોનસ મળ્યું હોય પહેલું વહેલું 500-700 રૂપિયા, અને એમાં એવો છલકાઈ જાય તે 2-2 હજારનો ખર્ચો કરી નાખે, એ પછી ક્યાંથી સુખી થાય? આજ તો બોનસ હાથમાં આવ્યો છે, હવે થવા દો, હવે ખરીદવા દો. એટલે થોડીક પ્રાપ્તિ થાય ને જે છલકાઈ જાય, ગંભીર ન હોય. માણસનું યોગ્યતાનું પાત્ર મોટું હોવું જોઈએ. એને ખબર પડે નહીં કઈ જાજુ આવે, છતાં શાંત રહી શકે એ સુખી થાય. શત્રુની મદદ લેવા વાળો એ પણ દુખી થાય. ઘણા સમયના અનુભવે ખ્યાલ જ આવ્યો હોય કે અમુક માણસ પોતાનું બગાડે જ છે, અહિત જ ઈચ્છે છે, છતાં એની મદદ માગવા જાય સામે પગલે, એ સુખી ના થાય, એ દુખી જ થાય. પોતાની પત્ની ઉપર જેને શંકા દ્રષ્ટિ હોય એ પણ દુખી જ થાય, વહેમની નજરથી જ જોયા કરે, એ સુખી ના થાય. સંસારમાં કેટલીક વાસ્તો સદભાવથી અને વિશ્વાસથી જીવાય છે, તો જીવનના ભાગીદાર સાથે જેને સદભાવ ન હોય, જેને વિશ્વાસ ન હોય, તો એ બિચારો દુઃખી જ થાય. અને વેમની તો કોઈ દવા જ નથી હોતી. કોઈ સાધુ સંત મહાત્મા જોગી જતી સિદ્ધ ચારણ ને ભગવાન પણ વેમીને બચાવી ન શકે. અને અયોગ્ય માણસ પાસે યાચના કરે એ પણ દુખી થાય છે. કઈ માગવાની જરૂર પડે સંસારમાં બેઠા હોય અને ક્યારેક કઈ જરૂર પડે તો પહેલો એ વિચાર કરવો કે કોની પાસે યાચના કરવી. ઘણા માણસો માગવા જવા માટે બહુ અયોગ્ય હોય છે. કોઈની પાસે જાઓ કે ભાઈ મારે હમણાં 2000ની જરૂર છે, મારે ઘેર પ્રસંગ છે ને થોડી મારે જરૂર છે. પેલો કહેશે હું જોઈશ, હમણાં હાથમાં નથી પણ 2 દાડા પછી મળજો. એ 2 દાડામાં તો એ 200 જગ્યાએ કહી આવે, પેલો મારે ઘેર માગવા આવ્યો તો બોલ રખડે છે ને, હવે આટલો પગાર હતો, આટલી આવક હતી, આમ હતું, તો મારે ઘેર આવ્યો કે મને આટલું જોઈએ છે, આખા ગામમાં કહી વળે. એટલે અયોગ્ય માણસ પાસે ક્યારે યાચના ન કરવી. યાંચા મોગા વર મધિગુણે નાધમે લબ્ધ કામા, એવો અયોગ્ય માણસ કદાચ મદદ કરે તોય પણ સારું નહીં. સારી જ્ઞાતિમાં, સારા કુળમાં, સારા કુટુંબમાં જન્મ્યા હોય એને ખબર હોય કે મારા મા બાપની કેટલી આબરૂ છે, અમારી પરંપરા કેટલી ભવ્ય છે, પવિત્ર છે. સારા કુળમાં જન્મ્યા છતાં જે અધમ કામ કરે, શરમાવું પડે, નીચું જોવું પડે, આવા કામ કરે, એ પણ દુખી થાય છે. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે એ પણ દુખી થાય છે. બહુ ધ્યાનથી સાંભળતા જજો, 17 આવશે બરાબર. આંગળીના વેઢે ગણો છો કે નહીં? મેં તો હિસાબ નથી રાખ્યો. આપણામાં શક્તિ ન હોય અને બળવાન સાથે વૈર બાંધવું, જોઈ લઈશ તને, ઓહો કોણ કોને જોઈ લે એ તો સમય કે. પછી પ્રેમાળ માણસને જેમાં પ્રેમ ન હોય, આપણી સાથે શ્રદ્ધા ન હોય, પ્રેમ ન હોય, એને હિત વચન કહેનારો એ પણ દુખી થાય છે. ઉપદેશ અને હિત વચન બે વસ્તુ બહુ ખરાબ છે. ઘણા ફરિયાદ કરીને આવે, સ્વામી જરા એમને ભલામણ કરજો, જરા એ સુધરે. પણ સ્વામી વિચાર કરે કે એને મારી સાથે પ્રેમ છે કે નહીં, પછી ભલામણ વિચારીને કરાય. ફરિયાદ કરનારા તો કરી જાય, એમને કઠતું હોય, મન મુજાતું હોય કે સ્વામી કંઈક કે, પણ એ સ્વામીને ને એને કેટલો સંબંધ છે એ સ્વામી જાણતા હોય. એટલે હિત વચન એને જ કહેવાય કે જેને પોતાની સાથે શ્રદ્ધા હોય. જો ભાઈ તું બહુ ડાયો છે, તું સજ્જન છે, તું સારો છે, તારું હિત આમાં છે, આમાં તારું હિત નથી. સંસારમાં ઘણાનો સ્વભાવ કાચના વાસણ જેવો હોય. એ કાચનું વાસણ જાળવી જાળવીને જ લેવાનું, જાળવીને મૂકવાનું. પાણી આરે મૂક્યું હોય કે અભરાઈ ઉપર મૂક્યું હોય કે 100 કેસમાં મૂક્યું હોય, દિવાળી આવીને જરા ઝાટકવા માંડો તો 2-3 પ્યાલા હેઠા પડે કાચના, ભૂકા બોલી જાય, દિવાળીની હોળી થઈ જાય, પગે પાટો આવી જાય, એક કરચ રહી ગઈ હોય ક્યાંય જમીન ઉપર તો. એટલે હિત વચન તો જે લાગણી વાળા હોય, પ્રેમ વાળા, એને જ કહેવાય, બધાને ન કહેવાય. કાચના જેવા હોય એને તો કાયમ જિંદગી સુધી જાળવ્યા જ કરવા પડે, જાળવ્યા જ કરવા પડે. ધીમેથી મૂકવાના, ધીમેથી ઉંચકવાના, અને એને સાફ કરવું હોય તો એ ઝટકાય નહીં, પોત ધીમે ધીમે કપડું ફેરવાય, બાકી એને જોરથી ઝાપટ ન મરાય. એટલે કાચના વાસણ જેવો જેનો સ્વભાવ હોય, બીજો સ્વભાવ કેવો હોય છે ખબર? સોનાના વાસણ જેવો, સોનાનું પ્યાલું કે સોનાની રકાબી. ચાંદીની તો કઈ જોઈ હશે તમે ગણાય, પણ સોનાની રકાબી પ્યાલા એવા હોય છે. હવે સોનાનું પ્યાલું પડી જાય, ગુબો પડી જાય, સોનાની કોઈ ચીજ તૂટી જાય, બે ટુકડા થઈ જાય, પણ ખૂબી એ છે કે ભલે ને 4 ટુકડા થઈ જાય પણ સોનાની કિંમત તો એવી ને એવી રહે છે. સજ્જન માણસને ક્યાંક વઢી દેવાય, એનું અપમાન થઈ જાય, છતાં એની કિંમત એ ગુમાવે નહીં, એના સદગુણ એવા ને એવા રહે. પછી અનિચ્છનીય વસ્તુની ઈચ્છા રાખનાર દુખી થાય છે. જે વસ્તુ આપણને યોગ્ય નથી કુટુંબથી, સ્વભાવથી, સત્સંગથી, તો એવી વસ્તુઓની ઈચ્છા રાખનારો દુખી થાય છે. હવે એક સામાજિક મુદ્દો આવે છે. ઘરમાં દીકરા દીકરીઓ પરણી ગયા હોય, સસરા તરીકેનો મોભો મળ્યો હોય, દીકરો પરણ્યો હોય, પુત્ર વધુ ઘરમાં હોય, પુત્ર વધુ બેઠી હોય, અને જે ઠઠ્ઠા મસ્કરી કરતો હોય ઘરમાં એ દુઃખી જ થાય છે, એ સુખી ના થાય. આ વિચારવા જેવું છે. ઘણા કહેતા હોય અમે તો બહુ ફોરવર્ડ, અમે આવી બધી જૂનવાણી રીતોમાં માનતા નથી, પણ પુત્ર વધુની હાજરીમાં કે પુત્રવધુની સાથે જે હાંસી મસ્કરી કરે એ દુખી થાય છે નથી. એથી પણ બીજી વાત બહુ વિચારવા જેવી આવે છે, પુત્રવધુના પિતા પાસેથી જેણે ઉધાર પૈસા લીધા હોય, બહુ ધ્યાનથી સાંભળજો આ શબ્દ પ્રયોગ, બહુ વિચારીને કરવામાં આવ્યો છે. પુત્રવધુના પિતા પાસેથી, વેવાઈ પાસેથી એમ ન લખ્યું, દીકરાની પત્ની એનો પિતા એની પાસેથી જરૂર પડી હોય અને ક્યાંય 5-25 હજાર લીધા અને પછી એ વેવાઈ પાસેથી આદરનો જેને ભાવ રહે કે મારી આમન્યા જાળવે, મારો આદર કરે, મારો મોભો જાળવે, એ વાતમાં માલ નહીં. એટલે કે પુત્રવધુના પિતા પાસેથી પૈસા લીધા પછી એમની પાસેથી સન્માનની અપેક્ષા રાખે એ દુખી થાય છે, પછી ભાવ તૂટી જાય. 25 હજાર લીધા, પેલો બોલે નહીં કારણ કે એમની દીકરી આ ઘરમાં છે, ન દબાણ કરી શકાય. વ્યાજ લીધા હપ્તાય બાકી હોય, જો હું આગ્રહ કરીશ તો મારી દીકરીને કદાચ સાંભળવું પડે, તમારા ઉપરથી ભાવ તૂટી જાય, અંદરથી પ્રેમ ન રહે, એ પછી વેવાઈને બદલે વેરવાઈ જેવું લાગે. આનો અર્થ આડકતરો એવો ઉપદેશ છે કે બને ત્યાં સુધી વેવાઈ પાસેથી દેવું કરવું નહીં, ત્યાં માગવા ન જવું. બીજા એવા કોઈ સ્નેહી સંબંધી હોય ને જરૂર પડી હોય તો 2-5 ક્યાંય લેવા પડે. જોકે મહાભારત તો આખું એ રીતે કહે છે, શ્રીજી મહારાજનો એ જ અભિગમ છે સત્સંગી જીવનમાં કે તમારો વ્યવહાર તમે એવી રીતે આટોપજો કે દેવું કરવું ના પડે, કોઈની પાસે માગવા ન પડે. તમને ખબર તો હોય કે આ દીકરો હવે મોટો થતો જાય છે કે આ દીકરી મોટી થતી જાય છે, તો એ પહેલેથી કેમ ચેતતા નથી? એકદમ સ્પ્રિંગની છટકીને દીકરી મોટી નથી થઈ જતી ને, એક એક દિવસે મોટી થાય છે, તો વર્ષો પહેલા કેમ નથી ચેતી જતા કે આના લગ્ન વખતે અંદાજે આટલો ખર્ચ આવશે, તો થોડી થોડી થોડી બચત કરો ને. ગમે તે રીતે કઈ ને કઈ વ્યવસ્થા વિચારવી, પણ પછી છેલ્લા સમયે કોઈની પાસે માગવા જઈએ, 2-5 જણનું દેવું કરી નાખ્યું હોય તો કેટલી મુશ્કેલી આવી પડે. પછી બીજાના ખેતરમાં જે વાવે, ખેતર બીજાનું હોય ને વાવતો હોય, એ પણ દુખી થાય છે. કોઈ પણ સ્ત્રી હોય, પોતાની હોય કે પાડોશની હોય કે ઓફિસની હોય, પણ સ્ત્રીઓ સાથે ઝઘડો કરે એ દુખી થાય છે. એની સાથે ઝઘડવું જ નહીં, પોતાને કઈ વસ્તુ મળી હોય છતાં એમ બોલે કે મને યાદ નથી આવતું હો, એ પણ દુખી થાય છે. વચન આપ્યા છતાં જે પછી ફરી જાય તો એ પણ દુખી થાય છે. દુર્જનને સજ્જન માની બેસે એ પણ દુખી થાય છે. આ 17 જણા ભગવાન આવે એની પાસે છતાં એ સુખી ન થાય, એ જીવતા મરેલા જ છે. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે, માણસને ઓળખતા શીખવા. મોટામાં મોટી મુશ્કેલી છે માણસ ઓળખવામાં. નિષ્ણાતો હીરા ઓળખી શકે, સોનું પારખી શકાય, નિષ્ણાત હોય હાથમાં લેતા જ કહી દે કે આ સોનું આટલી આવી કક્ષાનું છે. પારખું નજર તરત કહી આપે કે આ નોટ ખોટી છે, બીજાને ખ્યાલ ના આવે. પણ માણસ ઓળખવો બહુ મુશ્કેલ છે. બીજું બધું ઓળખી શકાય, માણસ ઓળખવામાં બહુ મુશ્કેલી. પણ પરિચય થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાથે રહેવાથી જ ઓળખાય, બાકી એનો ફોટો જોઈએ ન ઓળખાય. વિદુરજી કહે છે કે માણસ ઓળખ્યા પછી જેવો માણસ એવો વર્તાવ કરવો. માયાચારો માયા વર્તિતવ્ય સાધ્વાચાર સાધુના પ્રત્યુપેય. દુર્જનની સાથે સદભાવ રાખવાની જરૂર નહીં, એનો કોઈ પ્રતિભાવ ન મળે. સજ્જનની સાથે દુર્વ્યય કરવાથી તો અપરાધ થાય, એટલે સજ્જન પ્રત્યે સજ્જન રહેવું અને દુર્જન પ્રત્યે સજ્જન ન થવું. એમ નહીં કે દુર્જન સાથે દુર્જન થવું. દુર્જન ક્યાંથી થવાય? લોકો એમ કહેતા હોય છે, સારા સાથે સારા ને ખરાબ સાથે ખરાબ આવી જાય. એમ નહીં, સુજનતા દાખવવાની જરૂર ક્યાં? સજ્જન જોડે. અને દુર્જન સાથે સુજનતા દાખવવાની જરૂર નહીં, એની સાથે જે રીતે વ્યવહાર કરવો પડતો હોય એ જ રીતે કરવો. વેદમાં એમ લખ્યું છે કે કળિયુગમાં માણસ 100 વર્ષની આવરદા વાળો, છતાં પણ કેને હેતુના, કયા કારણથી માણસ 100 વર્ષ જીવતા નહીં હોય? શું કારણ હશે? વિદુરજી બહુ સરસ વાત કહે છે કે ભગવાને તો 100 વર્ષ મંજૂર કર્યા જ છે, પણ માણસના 6 સ્વભાવ એવા છે કે એનાથી એનું આયુષ્ય કપાઈ જાય છે. 6 તલવારો માણસની આવરદા કાપ્યા જ કરે છે. એક તો મહાભિમાન, થોડું ગુણ અભિમાન હોય ક્યાંક હેળ્યું જાય, જેમ ખીચડીમાં કાંકરી ચાલી જાય, અનાજમાં કાંકરા થોડા ઘણા અંશે નભ્યા જાય, એમ કદાચ થોડું ઘણું અભિમાન હોય ક્યાંક માનવ સ્વભાવને આધીન બનીને તો નભી જાય. પણ મહાઅભિમાન એ માણસની આવરદા કાપે છે. બીજો, મર્યાદા રહિત ભાષણ, બોલવામાં જેનો ઠા ન હોય, ક્યાં શું બોલવો અને છેડો જ ના આવે, મર્યાદા વગરનું ભાષણ, ફાવે એમ બોલ્યા જ કરે બોલ્યા જ કરે, તો એની આવરદા કપાય છે. આપણા ઋષિ મહર્ષિઓ 1000 વર્ષ સુધી હતા, એનું કારણ એ મૌન પાળતા હતા. મૌનમ આયુષ્ય વર્ધનમ, મૌનથી શક્તિ બચે છે. જેમ કોઈ યાંત્રિક નાના નાના સાધનોમાં બેટરી મૂકેલી હોય, જેટલું વગાડો એટલી બેટરી વપરાય. એમાં અંદર બેટરી મૂકી હશે ઠાકોરજીએ, તો જેટલી બોલ બોલ કર્યા કરો એટલી બેટરી વપરાયા કરે, અને પછી ચાર્જિંગ તો થાય નહીં, પછી સેલ કાઢી નાખી દેવા પડે, એટલે વહેલા ખલાસ થઈ જાય છે સેલ. એટલે મર્યાદા વગરનું ભાષણ આયુષ્ય ઘટવાનું બીજું કારણ. અને ત્રીજું કારણ, સતત અપરાધી માનસ. આને ક્યાંક જો જુડ્યો હોય ને, આને ક્યાંક આમ કર્યું હોય ને, હા વિચાર તો એવો આવે છે ને, 2-4 લાફા મારી દઉં, બસ આમ જ થયા કરે સતત. જેને ભાળે ને એને જોયો, એ તો આવો છે, એ તો તેવો છે. અપરાધમય દ્રષ્ટિ જેની થઈ જાય એનું આયુષ્ય કપાય. પછી સંતત ક્રોધી, અખંડ ક્રોધ, એની આવરદા કપાય. અને આ એક વાત એવી આવે છે પાંચમી, એકલ પેટાપણું, એકલા ખાવાની ટેવ હોય, આ જોખમ ખરું આપણા માથે. એકલા નહીં ખાવાનું, સાથે બેસીને જ ખાવ. આમ શું વાંધો હશે? એકલા ખાવાથી આવરદા કપાય, કોઈ કારણ તો હોય ને, ચોખ્ખું દેખીતું કારણ છે. રસોડામાં ઘૂસી જાઓ, એકલા જ હો, એટલે જે કંઈ સારું લાગતું હોય ને એના ઉપર માપ ન રહે, વધારે જ ખવાઈ જાય, એટલે આવરદા ઘટે. થોડું માફક સર ક્યારે ખવાય? બધા સાથે બેઠા હોય તો થોડી શરમ અડે, લાવો લાવો કહેતા થોડોક વિચાર આવે, અથવા એમ થાય કે તપેલીમાં વસ્તુ થોડી છે ને પાંચ જણા જમવા વાળા છે તો એ કંઈક વિચાર આવે, પણ એકલ પેટો હોય મન ફાવે ત્યારે એકલો એકલો ખાય, ઘરમાં બહારે એકલો ખાઈ લે, જે સારું લાગતું હોય ત્યાં જઈને એકલો એકલો જ આરોગે, એને પછી કાબુ ન રહે જીભ ઉપર અને રોગ થાય અને આયુષ્ય વહેલી ખલાસ થાય. અને છેલ્લે છઠ્ઠું આવે છે સજ્જનનો દ્રોહ અપરાધ. ભૂલે ચૂકે પણ સજ્જન માણસનો દ્રોહ એટલે અપરાધ, એનું ભૂંડું કરવાનો વિચાર એ પણ આવરદા કાપે છે. આ છ સ્વભાવના કારણે માણસની આવરદા કપાય છે, નહીં તો ભગવાને તો 100 વર્ષની આવરદા આપી જ છે. સુલભા પુરુષારાજન સતતમ પ્રિયવાદિના અપ્રિયસ્ય તુ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ. વિદુરજી કહે છે, બીજી વાત કહું રાજા, મીઠું બોલવા વાળા તો બહુ મળી રહે, વાહ વાહ કરવા વાળા તો સતત કાયમ મળી રહેશે. બહુ હોય સમાજમાં આવું દેખાય છે, અમુક કોઈ આગેવાન માણસ હોય, કોઈ મોટો માણસ હોય, એને આજુબાજુ જેમ ગોળને આજુબાજુ માખીઓ ઉડ્યા કરે એમ એવી આખી ટોળકી ઉડ્યા જ કરે એને આજુબાજુ, ગુમરાવા લીધા જ કરે, અને વાહ વાહ વાહ વાહ, અને એના કાન એવા ટેવાઈ જાય. મીઠું સાંભળવાથી, વાહ વાહ સાંભળવાથી એનું આખું મસ્તક ટેવાઈ જાય. એટલે એવી વાહ વાહ કરવા વાળા તો જ્યાં જાઓ ત્યાં મળી રહે, પણ કડવું કેવા વાળા, અપ્રિય, અપ્રિય એટલે કડવું, કડવું કેવા વાળા તો બહુ દુર્લભ છે. ભાગ્ય મળે, અને મળે તો સાંભળવા વાળો પણ જવલ્લે જ મળે, કડવું સાંભળવા કોઈ તૈયાર ન હોય. તમને ન ગમે એવી એક વાત કહું તો કે શહેર તો થાય, સ્વાભાવિક છે. ઘરમાં કેટલાય આમાં સભામાં તમે હશો, કારેલાનું શાક તો મને ના ભાવે, કેમ ના ભાવે, તો કડવા લાગે છે. તો આયુર્વેદને પૂછી જજો કે સારામાં સારા હિતકર કારેલા જ છે, બાકી રીંગણા કઈ બહુ હિતકર નથી. જે કડવું છે એ હિતકર છે, માટે તમને છતાં ભાવતું નથી, નવાઈની વાત છે. અને વખાણ કરે એ બહુ મીઠું લાગે, એ ભાવે છે. કોઈ લોક વાર્તા છે મોરબી સ્ટેટની, રાજાને, મોરબીના રાજાને કોઈ ગઢવી સાથે વાંકું પડ્યું અને હુકમ છોડ્યો તરત જ, આવતીકાલે સવારે સૂર્ય ઉગે એ પહેલા મારું રાજ્ય છોડીને જતો રહેજે. ઘેર આવ્યા, મૂંઝાયો, એમના પત્ની કહે છે એમાં મૂંઝાવાની ક્યાં જરૂર છે, એક દવા કરો જલ્દી તમે. કઈ દવા? ખુશામત, ખુદા કો ભી પ્યારી હૈ, એ દવા ચાલુ કરો જઈને. બીજે દિવસે 10 વાગે કચેરી વરાણી, અને આ ગઢવી એ કચેરીમાં પહોંચી જાય છે, અને નામદારે આંખો કરડી કરી, કેમ મારો હુકમ તે માન્યો નથી, તને ખબર છે મારા હુકમ નો અનાદર કરે એનું શું ફળ. નામદાર, હું જાણું છું, પણ હિંમત કરીને આવ્યો છું, એક વાત કહેવા આવ્યો છું, મારી વાત સાંભળી લો પછી તમે મને ફાંસીએ ચડાવી દેજો, તૈયાર છું. શું વાત કહેવી છે? અદ્ભુત વાત છે. તમારો હુકમ થયો એટલે મેં મારા પોટલા લબાચા કપડાં બધા બાંધી તૈયાર કરી દીધા, 2 ગાડા ભાડે લઈ આવ્યો, એમાં સામાન ભરાય એટલી જ વાર હતી, પણ એક વાત કહેવાની લાલચ રોકી ના શક્યો એટલે આવ્યો છું. કહી દે, આજ રાતના પાછલી રાતના 4 વાગે મને સ્વપ્ન આવ્યું, એ સ્વપ્નમાં તમે દેખાણા, પણ તમે કેવા, દિવ્ય ઘોડા ઉપર બેઠેલા, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ તમારા હાથમાં, માથે મુગટ કાને કુંડળ ઝરકસિયા જામા તમે મળ્યા સામા, અને ઉપરથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હતા તમારા ઉપર, આકાશમાંથી દેવતાઓ ફૂલ વરસાવતા હતા તમારા ઉપર, ગંધર્વો ચારણો સર્વત્ર જય જયકાર તમારો થતો હતો, અને ઘોડે ચડી રૂમઝુમ ઘોડા ઉપર તમે મારી પાસેથી પસાર થયા, મેં હાથ જોડ્યા એટલે તમે હાથ ઊંચો કર્યો, મારી સામે હસ્યા, તમારા મોઢામાંથી ફૂલ ખર્યા, આ તમને હું કહેવા આવ્યો છું, હવે તમે મને ભલે મારી નાખો ફાંસીએ ચડાવી દો, તમારા હુકમનું હું પાલન કરું છું અને આ રાજ્ય છોડીને હવે જતો રહું છું, પણ આ કહેવા માટે આવ્યો કે તમે સાક્ષાત ભગવાન છો. એટલે રાજા સાહેબને એમ થયું, હું તો હોઉં ખરો, હો સાચી વાત છે, દિવાન સાહેબ આ ગઢવીને 10 વીઘા જમીન ભેટ આપો, અત્યારે ને અત્યારે લખી આપો, રાજ્ય છોડવાની તો વાત ક્યાં, પણ ઉપરથી રાજ્યમાં 10 વીઘા જમીન બક્ષિસ મળી, એટલે આવી રીતે કામ થતું હોય છે. પણ એ વખતે કોઈ રાજાને ઊભા થઈને એમ કે સભામાં, એને ભલે સ્વપ્ન આવ્યું પણ તમે યાદ રાખો તમે માણસ છો, તમે ભગવાન નથી તમે માણસ છો, તો તેનું માથું ઉડાવી દે, મને માણસ કહેનારો તું કોણ, હું સાક્ષાત ભગવાન છું. માણસને પ્રશંસા એવી ગમે એવી મીઠી લાગે ધરાતો નથી, પણ પ્રશંસકો સ્વાર્થી હોય છે, સાચા હૃદયના નથી હોતા, કોઈક સાચા હૃદયનું હોય છે, પણ મોટે ભાગે સભામાં જે પ્રશંસાઓ થાય ને એ પ્લાસ્ટિકના ફૂલ જ હોય છે, એમાંથી અત્તર બનતું નથી. જેમ બેસણામાં જાય ને ત્યારે બધા બોલે કે બહુ સારા હતા, બહુ મોટી ખોટ પડી, શોક સભામાં જાય એટલે બધા જ એવું જ બોલે, અને જ્યારે પેલા હાજર હોય ત્યારે કોઈ પગે લાગવાય ન ગયા હોય, ઓળખતા ન હોય, ઘણા કેસમાં તો એવું બને છે, શોક સભામાં જઈને ભાષણ કરી આવે એના જેવો માણસ મળવો મુશ્કેલ છે, પછી કે તમારે એને પરિચય કરો, ના હું તો ઓળખતો નથી, પણ આમંત્રણ મળ્યું એટલે આવ્યો ને બોલી ગયો. સભામાં પ્રશંસા થાય આવી હોય છે, સાચી પ્રશંસા એના વર્તાવ ઉપરથી દેખાય, કે જેની સાથે પ્રેમ હોય એની સાથે એનું વર્તન કેવું છે, તો સમજવું કે એની પ્રશંસા સાચી છે. બાકી તો પેલા લગ્નમાં વર ઘોડે ચડે ને ત્યારે બધા વખાણ ગાય, ગીતો ગાય, બીજે દાડે ગામો મળે તો મોઢું મચકોડે, હા જોયો હવે. વિદુરજી કહે છે કે આવા માણસોથી બહુ ચેતવાનું, જે સતતમ પ્રિયવાદી ના, વાહ વાહ તમારી વાત થાય કોની થાય, એટલે સતતમ કાયમ મીઠું બોલતો હોય એ માણસ જ બગાડે છે, એ જ શત્રુ છે, અને એવા જ્યાંને ત્યાં મળી રહેશે. પણ કડવું કહેનારો જવલ્લે મળશે, અને કડવું સાંભળનારે ક્યાંક જ મળશે, એ બંને દુર્લભ છે. વિદુરજી કહે છે કે તમને કડવું લાગે એવું જ હું સંભળાવું છું, પણ મને આનંદ થયો કે તમે સાંભળી તો લો છો, આગળ દવાની અસર થાય કે ન થાય જોયો જશે, પણ અત્યારે શાંતિથી સાંભળી લો છો એ પણ મોટા ભાગ્ય છે. ગ્રહસ્થ માટે એક બીજી વાત, મુશ્કેલીના સમયમાં કામ લાગે એટલે ઘરમાં પૈસાનો સંગ્રહ કરવો, ઘરમાં એટલે કે બેંકમાં કે ગમે ત્યાં જ્યાં રખાતા હોય ત્યાં, જે આવે એટલા ઉડાવી ના દેવાય. આવતે મહિને છે ને ઠાકોરજી આપવા વાળો, એ ગ્રહસ્થોને એવી નીતિ ના ચાલે, ગ્રહસ્થોએ ધનનો સંગ્રહ કરવો પડે. શા માટે? આપદ અર્થે, મુશ્કેલીના સમયે. મુશ્કેલી એટલે કોઈ માંદગી, કઈ અણધાર્યો ખર્ચ આવી પડે, અને રાખેલા બચાવેલા દ્રવ્ય વડે પોતાનું અને પોતાના કુટુંબનું રક્ષણ કરવું. ઘણા એવા હોય છે પૈસા ભેગા કર્યા કરે, મુશ્કેલી આવે તો એમાંથી ખર્ચે નહીં, ના એ જ એટલા માટે તો રાખ્યા છે. મધમાખી જેવા ન થવું. મધમાખી મધ ભેગું કરી જાણે છે, વાપરી જાણતી નથી, તો પરિણામ શું આવે? એનું મધ કોઈ બીજો જ લૂંટી જાય છે. એટલે ગ્રહસ્થોએ પૈસા ભેળા કરવા, પણ મુશ્કેલી આવે ત્યારે ભેળા કરેલા દ્રવ્યથી મુશ્કેલી પાર કરી જવી. વળી બીજી વાત, કેટલાક સેવકોને બહુ આદર કરવો અને કેટલાક સેવકોનો ત્યાગ કરી દેવો. સેવા કરનાર ના બે પ્રકાર હોય છે. જે સેવક પૂરો વફાદાર હોય, જે સેવક પોતાના માલિકનું અભિપ્રાય સમજીને આળસ રહિત થઈને કામ કરે, ઉત્સાહથી આજ્ઞા થઈ એટલે ઉત્સાહથી કામ કરે, વળી જે સેવક પોતાના સ્વામીની શક્તિ જાણતો હોય, આવા સેવકને પોતાની સમાન જ સંભાવના રાખી અને સાચવવો. ના એ મારો માણસ છે, ખાધે પીધે વસ્ત્ર અન્ય જરૂરિયાતો એની સંભાવના બરાબર જાળવી અને માનથી રાખવાનો. હવે કયા સેવકને કાઢી મૂકવો? વાક્યમ તુયો નાદ્રિયતે, જે પોતાના વચનનો આદર ન કરે, એક અવગુણ. બીજો અવગુણ, જ્યારે કહો ત્યારે અવળો જ જવાબ આપે, સામું બોલે. જે કઈ આજ્ઞા કરો એટલે તરત સામું બોલે, ના એ તો હું આમ કરતો હતો એટલે એ તો આમ થયો. નમ્રતાનો છાંટો ન હોય. પછી જે સેવક પોતાની માન્યતામાં ગર્વિષ્ઠ હોય, ના હું માનું છું બરાબર છે, હું બોલ્યો એ સાચું, મેં કર્યું એ સરસ, આવો હોય. અને કાયમ માટે પ્રતિકૂલવાદી, વિરુદ્ધ જ બોલતો રહે. ઠીક છે ભાઈ, નહીં તો રહીએ છીએ, નોકરી કરીએ છીએ, પણ ઠીક, હવે આ એમનો સ્વભાવ કાયમ માટે પ્રતિકૂલવાદી, તો એને ત્વરયા બહુ જલ્દીથી કાઢી મૂકવો. આવતે મહિને કાઢશો એવું નહીં, તરત જ રવાનો જ કરો. વિદુરજી કહે છે કે રાજન, ડાયા માણસોએ બહુ ખ્યાલ રાખવાનો, સ્વામીની આગતા સ્વાગતા માટે જે ઉપકરણો હોય, એટલે કે જેવું સન્માન ગુરુનું કરો એવું જ સન્માન શિષ્યનું ક્યારે પણ ન કરવું, જેવું સન્માન શેઠનું કરો એવું સન્માન નોકરનું ક્યારે પણ ન કરવું, જેવું સન્માન પિતાનું કરો એવું જ સન્માન પુત્રનું ક્યારે પણ ન કરવું. એ બે વચ્ચે તારતમ્યતા, એટલે થોડો ભેદ જરૂર જાળવવો. સમજુ માણસોએ રાત્રે કોઈને ઘેર બેસવા ન જવું. અહીંથી નીકળ્યો તો આવ્યો, કોલ બેલ ખખડાવીને પહેલા ઊંઘવાની તૈયારી કરતા હોય, થાક્યા હોય કે ઝઘડતા હોય, કારણ કે માણસો મોટે ભાગે ઘેર આવે બધા રાત્રે ઝઘડે, ઘણા ઘરમાંથી રાત્રે અવાજો આવતા હોય, એક ભાઈ બારણું ખખડાયું, બધું અસ્ત વ્યસ્ત પડેલું ઘરમાં, શું થયું આ બે, તમારે તમે કેમ આવ્યા છો? હું તો અહીંથી નીકળ્યો તો આવ્યો, તો સારું પધારો, તો આગળ રસ્તો ખુલ્લો જ છે હજુ. એટલે રાત્રે કોઈ કારણ વગર, ભલે તમારા સ્નેહી હોય, તમારો મિત્ર હોય કે તમારો સંબંધી હોય, પણ કંઈ કારણ વગર રાત્રે કોઈને ઘેર ન જવું. કંઈ કામ હોય ને જવું પડે તો 12 વાગે ખખડાવવું, એનો વાંધો નહીં. અંધારી રાતમાં રસ્તાની બાજુનું કોઈ વૃક્ષ હોય કે 4 રસ્તાનો કોઈ ખૂણો હોય ત્યાં સંતાવવું નહીં, સંતાઈને ઉભા ન રહેવું. જો એવી રીતે રસ્તાની પડખી અંધારામાં કે વૃક્ષની ઓથે સંતાઈને ઉભા રહેશો તો કોઈ પણ માણસ તમને ચોર જ સમજી લેશે. આ કોઈ ગઠિયો છે, કોઈ ચોર છે. જાજા માણસોએ ભેળા થઈ અને મસલત કરી હોય, એટલે કે ચર્ચા કરીને જે વાત નક્કી કરી હોય એના વિરુદ્ધ ક્યારે નહીં બોલવાનું. ભલે કામ બગડવાનું હોય તો બગડે, પણ બધાએ ભેળા થઈને જે નક્કી કર્યું કે આમ કરવાનું છે તો એ એકલાએ ક્યારે પણ વિરોધ ના કરવો. વિદુરજી કહે છે, રાજન મારી વાત તમને સમજાય છે? આ બધા જ સારા લક્ષણો કહું છું જેટલા એ પાંડવોમાં છે, અને જેટલા ખરાબ સ્વભાવનું વર્ણન કરું છું એ તમારા દીકરામાં છે. હું તમને કડવું લાગે એવું જ સંભળાવું છું. માણસોએ રૂપાળા દેખાવું હોય તો સ્નાન નિયમિત કરવું. નિયમિત સ્નાન કરવાથી બળ જળવાઈ રહે, રૂપ જળવાઈ રહે, સ્પષ્ટ વર્ણોચ્ચાર જળવાઈ રહે, શરીરની કોમળતા, પવિત્રતા અને શોભા એ જળવાઈ રહે છે. પણ જે દુર્ગુણી માણસ છે એ ગમે એટલી વાર સ્નાન કરે આમાંનો એક ગુણ એમાં આવતો નથી. એટલે કહેવાનો મતલબ કે તમારા દીકરા ગમે એટલી વાર નાય ને, અડધો સાબુ ઘસી નાખે તોય શું, એનું અંદરનો જે આ સ્વભાવ છે એની આકૃતિ ઉપર દેખાયા વગર રહેતો નથી. બહુ સરસ કથા છે. આજે જમવાની વાત આવે છે. ખાવાનું ભાળે એટલે જીભના સ્વાદે ખાવા લાગી જાય. ભોજન એ તો એક જીવવા માટે છે, પણ બે વસ્તુ છે, જીવવા માટે ખાવું, પણ ખાવા માટે જીવવું નહીં. વિદુરજી કહે છે કે જમવું એ તો બહુ માપસરનું. માપનો અર્થ શું? આના માટે શબ્દ વાપર્યો છે મિત ભુક્તમ. મિત એટલે ઓછું નહીં, બહુ ઓછું ખાવો છો, ઓછું નહીં ખાવાનું. મિત એટલે માપસર ખાવાનું. માપ કયો નક્કી કરવો? માણસે માણસે અલગ અલગ માપ હોય છે. કોઈ ચાર રોટલીમાં ધરાઈ જતો હોય અને કોઈ બાર રોટલીમાં અડધે આવતો હોય, એટલે એને માપ કઈ રીતે જાણવું, એનું કઈ રીતે કોનું માપ? તો માપનો અર્થ પોતપોતાની રીતે છે. એકવાર શાંતિથી આરોગવા બેસો, તમને એમ લાગે કે તમે આઠ રોટલીમાં બરાબર તૃપ્ત થઈ ગયા, તો પછી ચાર રોટલી તમારા માટે મિત ભોજન છે. ઓછું ખાવા વાળાને શું ફાયદો થાય? એટલે કે મિત ભોજન કરનારને કેટલા લાભ થાય છે? એક તો એનો આરોગ્ય જળવાય. માણસ જાત જાતની ચિંતા કરે. એક સદગ્રસ્ત ગયા, વૈદરાજ જરા ભૂખ ઓછી લાગે છે. એટલે વૈદ કોણ જાણે કેવા મૂડમાં હશે, કે છે તો ઓછું ખાઓ, એમાં અહીં આવવાની ક્યાં જરૂર છે? અડધી હોજરી અનાજથી ભરવી, પછી એક ભાગ પાણીથી અને એક ભાગ હવાની અવરજવર માટે ખાલી રાખવાનો. આ મિત ભોજન, એનાથી આરોગ્ય જળવાય છે, મોટા રોગ થતા નથી, એનાથી આયુષ્ય વધે છે. બળ, સુખ અને સંતાન પણ બહુ સદગુણી બને છે. એટલું જ નહીં પણ લોક નિંદાથી બચાય છે. બહુ ખાતો હોય એને કઈ રાષ્ટ્રીય એવોર્ડ ન મળે, કે ભાઈ આ ભાઈ ખૂબ ખાય છે અને રાષ્ટ્રપતિના હાથે સોનાનો ચંદ્રક આપવામાં આવશે એવું ક્યારે પણ તમે નહીં વાંચ્યું હોય. સમાજમાં બહુ ખાતો હોય એની નિંદા થાય છે. આડોશી પાડોશ બાજુમાં બેઠા હોય કે હવે ચેત તો રેજો, તારી બાજુમાં જોજે કોથળો ભરાય છે, ઠાંસો ઠાંસ ભરશે. એટલે આરોગ્ય શાસ્ત્ર કહે છે, એ ગુણા લંઘને પ્રોક્તા તે ગુણા મિત ભોજને. ઉપવાસથી જેટલા ફાયદા થતા હશે એ બધા જ ફાયદા મિતાહારથી થાય છે. હવે ઘરમાં કોને ઉતારો ના આપવો? અમને ઘણા આવો આવો કઈ વાંધો નહીં, અહીં રોકાઈ જાઓ, કાલ જજો, પણ ધ્યાન રાખજો આટલા માણસને ઘરમાં ઉતારો નહીં આપવાનો. એક તો બહુ જ આળસુ હોય એને ઘરમાં ઉતારો નહીં આપવાનો, એ તમારા છોકરાના મગજમાં ઝેર રેડીને જાય. પેલો વાંચતો હોય કેમ, એટલે વાંચે છે, એપ્રિલમાં પરીક્ષા છે, હવે એપ્રિલ ક્યાં કાલે છે, આરામ કર, જલસા કર, હું એવી કઈ ચિંતા કરતો નથી, એપ્રિલ આવે કે મે મહિનો આવે એ તો આપણા નસીબમાં જે લખ્યું એ થશે, એમાં શું આ માથાકૂટ કરવાની ખોટી. આળસુ માણસ પોતે કામ કરે નહીં, પોતે ભણે નહીં, કે જે કઈ કાર્ય કરવાનું હોય એ કરે નહીં, અને એના સંપર્કમાં આવે એને પણ એની અસરમાં નાખે. એટલે આળસુ માણસને ઘરમાં ઉતારો નહીં આપવાનો. પછી હમણાં જ જેની વાત સાંભળી, બહુભુજઃ, બહુ ખાતો હોય એને ઘરમાં ઉતારો નહીં આપવાનો. એકાદ વાર ભૂલ થઈ જાય પછી અનુભવ થઈ જાય કે ઓહો આ તો 7 જણની રસોઈ કરી હતી ખાઈ ગયો, તો એને બીજી વાર કેવું, જાઓ ધર્મશાળામાં, અમારે ઘેર જગ્યા નથી, ના પાડી દેવાની. પછી સમાજમાં જે નિંદક હોય, વગોવાઈ ગયેલો માણસ હોય ગમે તે કારણે, એના આચરણથી કે સ્વભાવથી તેને ઘરમાં ઉતારો નહીં દેવાનો. પછી કપટી માણસ અને જૂઠો એને ઘરમાં ઉતારો નહીં આપવાનો. અને ભયંકર વેશ પહેરવા વાળો એને ઘરમાં ઉતારો નહીં આપવાનો. આટલા માણસને ઘરમાં ક્યારે પણ ઉતરવા દેવાનો જ નહીં, એને ચાલતો જ કરી દેવાનો. પાણી પીવું હોય તો પીને જા, બાકી અહીં રહેવાનું નથી. હવે ઘણી વાર આપણે ક્યાંક માગવું પડતું હોય છે, ઘર લઈને બેઠા, અરે કઈ નહીં તો બાજુવાળાને ત્યાં તપેલું મોટું હોય તો માગવું પડે, ભાઈ આપજો ને, અમારે ઘેર જરા આ પ્રસંગ છે, કોઈની પાસે ક્યાંય જરૂર પડે તો 500 રૂપિયા પણ માગવા પડે. પણ કંઠે પ્રાણ આયા હોય, મરી જવાની તૈયારી હોય તો આટલા માણસ પાસે નહીં માગવાનું. એક તો કંજૂસ પાસે નહીં માગવાનું, એ કૃપણ એક તો આપે નહીં અને આપે તો જીવ ભેગો ભરાઈ રહે. શરૂઆતમાં તમને કહેશે તો તારે મને 6 મહિના સુધી પાછું આપતા નહીં, અને લઈને આવો ને બીજે જ દાડે આવે, આપણે થોડું ઘણું હોય તો આપજો ને, કારણ કે કંજૂસ છે. પછી ગાળો બોલતો હોય ને એની પાસે કઈ માગવું નહીં. શા માટે જાણો છો? કાલ ઉઠીને તમને ગાળો જ દેશે. જયારે પૈસા લેવાતા ત્યારે દોડે આવ્યા હતા એમ કહીને મોટા 1.5 કિલોની ચોપડાવે. એટલે જેને ગાળો બોલવાની ટેવ હોય એની પાસે કઈ માગવું નહીં. નિર્દય માણસ પાસે યાચના કરવી નહીં, અને કૃતજ્ઞની પાસે યાચના કરવી નહીં. જે થવું હોય થાય, ગમે એટલા દુઃખી થઈએ, પણ આટલા સ્વભાવ વાળા માણસ પાસે ક્યારે માગવા જવું નહીં. હવે આવે છે એક વાત, કે સાધુ થવું હોય એને ક્યારે થવું? આમાં કોઈને લાગુ પડશે ઘણાને, તો કહેજો, તો પાછું કપડા બપડા બધા રંગીન તૈયાર રાખીએ. સાધુ થવું હોય એને ક્યારે થવું? ઘણાને લાગુ પડશે મને એમ લાગે છે, આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક તો ઘરમાં દીકરીઓ હોય જેને, જે ગૃહસ્થને, એને પરણાવીને, એટલે કે સ્થાને કુમારી એટલે કે દીકરીઓને સ્થાને એટલે કે ઠેકાણે કરીને ઠેકાણે નાખીને એટલે સારી જગ્યાએ એને દીકરીઓને પરણાવીને પછી દીકરાને પુત્રાન અનૃણામ સ્વીકૃતવા દેવું બધું પતાવી દેવાનું. દીકરાના માથે દેવું ન હોય એટલું જ નહીં, વૃત્તિમ જ દેવ્યો દત્વા આજીવિકાનું ગોઠવણ કરી આપીને દીકરા માટે ગમે તે કોઈ ધંધો કોઈ નોકરી કે આ તું આમાં કમાઈ ખા. દીકરાના માથે દેવું ના રાખવું એટલે દેવા મુક્ત કરી દેવા અને એને કંઈક નોકરી કે ધંધામાં જોડી દેવા, દીકરીઓને પરણાવી દેવી અને પછી શાંતિથી સાધુ થઈ જવું. કોકને લાગુ નહીં પડતું હોય આમાંથી, દીકરા ધંધે ચડી ગયા હોય, નોકરી લાગી ગયા હોય, દીકરીઓ પરણી ગઈ હોય તો શા માટે પછી ઘરમાં નકમ આડાવો. આ સાંભળીને કોઈને એમ થાય કે આ સાધુ એ રીતે થતા હશે, બધા બેઠા છે, દીકરીઓ પરણાવીને આવ્યા હશે, દીકરાને નોકરી આપીને આવ્યા હશે. જયારે આપણી સ્મૃતિ તો એમ કે છે કે યદૈવ વિરહેત તદૈવ પ્રવજેત, જયારે વૈરાગ્ય થાય ત્યારે તરત ચાલી નીકળવું, રાહ નહીં જોવાની. એ રાહ જોઈએ એમાં કઈ ન હોય. એક સદગ્રસ્ત સંત પાસે આવ્યા, સ્વામી માફ કરજો, શું થયું ભાઈ, તમે તો કઈ અપરાધ કર્યો નથી, સાની માફી માગો છો? ના, પણ મારો છોકરો સાધુ થવાનું કે છે, બોલે છે, અહીં તમારી પાસે આવે છે અને ઘેર કે છે મારે સાધુ થવું છે, મારા છોકરાને મારે 90% પાસ કરવો છે અને તમે એને સમજાવો. પણ છોકરો શું કે છે તો કહો. છોકરો એમ કે છે કે આ પરીક્ષા પતી જાય, 4 મહિનાની વાર છે અને પરીક્ષા પતી જાય પછી મારે સાધુ થવું છે. એટલે સંત કહે છે શાંતિથી ખાઓ પીઓ અને ભજન કરો, આનંદથી જીવો, તમારો છોકરો સાધુ નહીં થાય. પણ એ તો કહે છે મારે સાધુ નહીં થાય, અમે કહીએ છીએ અને તમે વિશ્વાસ રાખો. સાધુ કોણ થાય? યદેવ વિરહેત તદેવ પ્રવજેત. જ્યારે અંદરથી વચનામૃતની ભાષામાં કંઈ તો ચટકી લાગે એ સાધુ થાય. અને જે મુદત પાડે કે 4 મહિના પછી સાધુ થઈશ, દરેકમાં મુરત જોવાય, લગ્નમાં, ચાંદલામાં, વાસ્તામાં, ધંધામાં, સ્કૂટર ખરીદવામાં, ગાડી અપઘાત કરવામાં કોઈ મુરત જુએ છે? સાધુ થવું હોય ને જો મુરત જુએ અને મુદત નાખે તો સમજી લેવું એ સાધુ થવાનો જ નથી. એટલે તમે શું કામ ઉકળો છો? તો શ્રુતિ એમ કહે છે કે યદેવ વિરહેત તદેવ પ્રવજે, જ્યારે વૈરાગ્ય જાગે એટલે તરત ચાલી નીકળવું. અને વિદુર નીતિ એમ કહે છે કે આ પ્રમાણે દીકરા દીકરીને ગોઠવણ કર્યા પછી સાધુ થવું, આ બેનું કેમ સમજવાનું? શું વિદુર નીતિ વેદથી વિરુદ્ધ છે? આમાં પણ એક સમન્વય છે, સમાધાન છે. યદેવ વિરહેત તદેવ પ્રવજેત એ ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ થતા પહેલાની છે. જેને ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ ન કર્યો હોય એ પહેલા વૈરાગ્ય થાય એ ચાલી નીકળવાનું, એને છૂટ છે. પણ ગ્રસ્થાશ્રમ સ્વીકાર્યા પછી જવાબદારીઓ પૂરી કરી રહે. અને માનો કે એમાં પણ વળી એક ભાષ્યમાં લખ્યું છે, ગ્રસ્થાશ્રમ સ્વીકાર્યો અને સાધુ થવું હોય તો, પણ જો એને સંતાન ન હોય તો પત્નીની રજા લઈને સાધુ થવું. જો એ કહેતા હોય આપ સીધાઓ સાધુ થાઓ ને સીધા થાઓ તો વાંધો નહીં, તો સાધુ થવાની છૂટ છે. સાધુ થાય એટલે માતા પિતા અને પત્ની ત્રણની રજા લેવી પડે જો એ ગ્રસ્થ હોય તો. અને ગ્રસ્થ થયા પૂર્વે માતા પિતાની જ રજા લેવાની, બીજા કોઈની નહીં. મને એમ લાગે છે આ શ્લોક ન વાંચ્યો હોત તો ચાલત નહીં, કારણ કે અયોધ્યામાં જઈને વૈરાગ્યોની જમાતમાં જઈને કઈ કાપડના ટાંકા વેચાય, ત્યાં તો લંગોટીનો જ વેપાર થાય, બીજો ન થાય. પણ હવે આ તો કહી રાખ્યું, કામ લાગે, કદાચ ક્યાંય એવા સંજોગો આવી પડે. વિદુરજી આ ઉપદેશ ધૃતરાષ્ટ્રને આપે છે, પણ આ ઉપદેશ માટે વિદુરજીનું લક્ષ્ય તો એ જ હશે કે ભવિષ્યમાં થનારી પેઢીને અનેક રીતે આ ઉપદેશ કામ લાગશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજીના મુખે વિદુર નીતિની આ કથા આપ સાંભળી રહ્યા છો. હવે પાંચ પ્રકારના બળ આપણી પાસે જે શક્તિ હોય એના પાંચ પ્રકાર છે. બલમ પંચવિધમ નિત્યમ પુરુષાણમ નિબોધતે. પાંચ પ્રકારનું બળ હોય છે માણસ પાસે અને એ બળથી કામ કરે. સૌથી પહેલું બળ આવે છે બાહુબળ. મારા બાવડામાં તાકાત છે એમ કહેવા વાળા ઘણા હોય છે, તો એક બળ છે બાહુબળ. બીજું બળ છે સંઘબળ. પાંચ પંદર પચીસ પચાસ પાંચસો માણસ ભેગા થાય એક તાકાત છે, ગમે એવી સત્તા હોય એને ઝુકાવી શકાય. ભેળા થઈને બેસી જાય ઓફિસથી બહાર કે બસ કામ નથી કરવું, અમને બોનસ જોઈએ છીએ, એ બળ છે. એની આગળ સમાધાન કરવું જ પડે. અને કળિયુગ માટે સંઘબળને બહુ વખાણ્યું છે. સંઘે શક્તિ કલિયુગે. કળિયુગમાં તો સંઘમાં જ શક્તિ છે. જો એ સંઘ કેળવી ન શકાય યુનિટી, તો છિન્નભિન્ન થઈ જવાય. એટલે કળિકાળમાં એક બળ આ ઉત્તમ ગણાય છે, સંઘબળ. ત્રીજું બળ ધન લાભ. પૈસો છે એ પણ એક બળ છે, શક્તિ છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર છે વિદુર નીતિમાં. ઘણા કહેતા હોય પૈસો તો હાથનો મેલ છે, ઓહો શું કામ હાબુથી ધોઈ નાખો છો, મેલ રહી જાય છે હજુ. પૈસો છે એક શક્તિ છે, અને એટલે જ એ પૈસાને લક્ષ્મીજીની સાથે કનેક્શન છે. ધનને આપણે લક્ષ્મી કહીએ છીએ, એટલે આર્થિક બળ છે એ ત્રીજું બળ છે. ચોથું બળ એક કુળ બળ છે, જેની પરંપરા એવી હોય એની પાસે એક શક્તિ હોય છે, એનું વજન પડે, એ બોલે એટલી પ્રમાણ ગણાય. પછી ગમે એવું આડું અવળું બોલ્યું હોય છતાં પણ એનું કુળ બળ એવું છે કે બોલે એટલી પ્રમાણ જ ગણાઈ જાય. અને પાંચમું બુદ્ધિબળ છે. અને વિદુરજી કહે છે કે આ બુદ્ધિબળ સર્વથી શ્રેષ્ઠ છે. ઉપરના ચાર કરતા બૌદ્ધિક બળ એ તો સર્વથી ચડી જાય, અતિ ઉત્તમ છે. અને જેની પાસે બુદ્ધિ ન હોય તો પેલા ચાર બળનો દુરુપયોગ થાય. બાવડમ બળ ઘણું હોય અને વિચાર્યા વગર ક્યાંક ઉપયોગ કરી નાખે તો બુદ્ધિ તો દરેક બળની પાછળ જોઈએ. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય. જેની પાસે બુદ્ધિ છે એની પાસે જ સાચું બળ છે એમ સમજવાનું. આટલા જણનો વિશ્વાસ કરવો નહીં ક્યારે પણ. એક તો રાજપુરુષનો, રાજાનો વિશ્વાસ ન કરવો. એ લોકો ભાષણમાં કંઈ કે, આચરણ કંઈ કરે, એટલે વિશ્વાસમાં નહીં આવી જવાનું કે એને કહ્યું હોય કે કાલથી બધું તમને સસ્તું કરી દઈશું, અને ઉપરથી વધારે મોંઘું કરે. બોલે કંઈ કરે કંઈ, એટલે રાજાનો ક્યારે પણ વિશ્વાસ ન કરાય. સર્પનો વિશ્વાસ ન કરવો કે ના ના એ તો બિચારો આપણા આંગણામાં ફરે છે વર્ષો થઈ ગયા, ના એ તો ક્યારે ફટકારે, એનો ભરોસો જ ન કરાય. પછી વિદ્યાનો વિશ્વાસ ન કરવો. કોનો? તમે જે વિદ્યા ભણ્યા હો એનો વિશ્વાસ ન કરવો. એક ભાઈ સંસ્કૃત સંગીત બહુ સારું જાણતા હતા. કોઈક સભામાં એમણે ગાયેલો, બધા રાજી થઈ ગયેલા. પછી 6-8 મહિના પછી કોઈ મહા મોટો કાર્યક્રમ હતો એ ત્યાં જોવા ગયેલા, એને ઓળખીતા એ બોલાવ્યા સીધા સ્ટેજ ઉપર, આવો આવો તમને વેદ ગાન બહુ સુંદર ફાવે છે, લ્યો બોલો. સભામાં જાહેરાત કરી, આ ભાઈ બહુ સુંદર ગાય છે. શું ગાય? 6 મહિનાથી ગાયું નહોતું, ભૂલી ગયેલો. એટલે વિદ્યાનો વિશ્વાસ એમાં નહીં કરવાનો, એને રોજ તાજી રાખવી પડે. મને આવડે છે એમ નહીં માની રાખવાનું, નહીં તો ભૂલી જવાય છે. શત્રુનો વિશ્વાસ નહીં કરવાનો, ક્યારે દગો કરે. સંપત્તિનો વિશ્વાસ નહીં કરવાનો, તમને એમ લાગતું હોય કે આટલું છે આટલું છે આટલું છે, ખબર ન પડે ક્યારે ચાલી જાય. સંપત્તિનો ભરોસો નહીં કરવાનો, અને આયુષ્યનો વિશ્વાસ નહીં કરવાનો. ગમે એવો જોશી તમને કહેતો હોય કે તમને 70 વર્ષની આજુબાજુ જીવવાના છો, 100 વર્ષ જીવવાના છો, 80 વર્ષે વાંધો નહીં આવે, પણ ના ના, એ લાઈફ લાઈન ક્યારે ટૂંકાઈ જાય એનો કોઈને ભરોસો નથી. એટલે આયુષ્યનો ભરોસો નહીં કરવાનો.